Nam mô Tát Bà Cơ Vê Tô Rê Hà Tô Sâm Ma Sâm Bụt Tát Sê Y Văn Mê Sư Tâm Nê Căng Sa Mê Âm Bà Cơ Và Bà Rà Na Sĩ Âng Vi Hà Rê Tí Sĩ Pà Tà Nê Nì Cơ Tà Ê Tantra ko bhagava pancha vakye bhikkhu amantesi dve me bhikkave anta pappajitena na sevitappa yo cha Yochayam atta kilametanu yoko dukko anariyo anatta sanghito ete te bhikkave abhavante anupagamma mattima patipada Abhisambuddha Chakku karani jnana karani upasamaya Abhinyaya sambodaya nibbanaya samvattati Katamacha sapikkale mattima Patipada tathagatena abhisambuddha Chakku karani jnana karani upasamaya abhinyaya sambodhaya nibbanaya samvattati Ayameva ariyo attangiko mangko seyati idam sammatitti sammasankappo sammavaca sammakammanto samma Karani jnana karani upasamaya abhinyaya sambodhaya nibbanaya samvattati idam kopane bhikkave dukkham ariya satyam jatipi dukkha Vyadi pitukko maranam pitukkan Ampiyei sampayogo dukko Piyei vipayogo dukko Yampichang nalapatitam pitukkan Sankit Tena panchupadana kanda dukkha Idam kopane bhikkhave dukkha samudayam ඉදං කෝපන භික්ඛවේ දුක්ඛ නිරෝධං අරිය සත්‍යං යෝ තස්සෛව තණ්හාය අශේෂ විරාග නිරෝධෝ චාකෝ පටි නිස්සග්ගෝ මුක්ති අනාලයෝ ඉදං කෝපන භික්ඛවේ දුක්ඛ නිරෝධගාමිනී පටිපදා අරිය සත්‍යම් හයමේව අරියෝ අට්ඨංගිකෝ මග්ගෝ සේයති ඉදං සම්මාදිට්ඨි සම්මා සංකප්පෝ සම්මා වාචා සම්මා කම්මන්තෝ සම්මා ආජීවෝ සම්මා වායාමෝ සම්මා සති සම්මා සමාධි ඉදං දුක්ඛං අරිය සත්‍යංති මේ භික්ඛවේ පුම්බේහන නොසුතේ සුදම්මේසු චක්කු උදපාදි ඥානං උදපාදි පඤ්ඤා උදපාදි විඤ්ඤා උදපාදි ආලෝකෝ උදපාදි තංකෝ පරිදං දුක්ඛං අරිය සත්‍යං පරිඥයන්ති මේ භික්ඛවේ පුම්බේහන නුසුතේ සුධම්මේසු චක්කුං උදපාදි ඥානං උදපාදි පඤ්ඤා උදපාදි විච්ඡා උදපාදි ආලෝකෝ උදපාදි තංකෝ පනිදං දුක්ඛං අරිය සත්‍යං පරිඥාතන්ති මේ භික්ඛවේ පුම්බේහන නුසුතේ සුධම්මේසු චක්කුං උදපාදි ඥානං උදපාදි පඤ්ඤා උදපාදි විඤ්ඤා උදපාදි ආලෝකෝ උදපාදි ඉදං දුක්ඛ සමුදයං අරිය සත්‍යං ති මේ භික්ඛවේ පුම්බේහන නුසුතේ සුධම්මේසු චක්කුං උදපාදි ඥානං උදපාදි පඤ්ඤා උදපාදි විද්‍යා උදපාදි ආලෝකෝ උදපාදි තංකෝ පනිදං දුක්ඛ සමුදයං අරිය සත්‍යං පහතබ්බන්ති මේ භික්ඛවේ පුම්බේහන නුසුතේ සුධම්මේසු චක්කුං උදපාදි ඥානං උදපාදි පඤ්ඤා උදපාදි විද්‍යා උදපාදි ආලෝකෝ උදපාදි තංකෝ පනිදං දුක්ඛ සමුදයං හරිය සත්‍යං පහීනන්ති මේ භික්ඛවේ පුබ්බේ හනනුසුතේ සුධම්මේසු චක්කුං උදපාදි ඥානං උදපාදි පඤ්ඤා උදපාදි විද්‍යා උදපාදි పాది ఇదం దుఃఖ నిరోధం అరియ సత్యంతి మే భిక్కవే పుంబే అనను సుతే సుధమ్మేసు ఉదపాది జ్ఞానం ఉదపాది పన్న ఉదపాది విద్య ఉదపాది ఆలోకో ఉదపాది తంకో పనిదం దుఃఖ నిరోధం అరియ సత్యం సచ్చికా తంబం తిమే భిక్కవే పుంబే అనను సుతే సుతమ్మేసు చకుం ఉదపాది జ్ఞానం ఉదపాది పన్న ఉదపాది విద్య ఉదపాది ఆలోకో ఉదపాది తంకోపనిదం దుఃఖ నిరోధం అరియ సత్యం సచ్చిక తంతి మే భిక్కవే పుంబే అనను సుతే సుతమ్మేసు చకుం ఉదపాది జ్ఞానం ఉదపాది పన్న ఉదపాది విద్య ఉదపాది ఆలోకో ఉదపాది ఇదం దుఃఖ నిరోధగామిని పటిపద అరియ సత్యంతి మే భిక్కవే పుంబే అనను సుతే సుధమ్మేసు ఉదపాది జ్ఞానం ఉదపాది పన్న ఉదపాది విద్య ఉదపాది ఆలోకో ఉదపాది తంకో పనిదం దుఃఖ నిరోధగామిని పటిపదారియ సత్యం భావే తంబం తిమే భిక్కవే పుంబే అనను సుతే సుతమ్మేసు చకుం ఉదపాది జ్ఞానం ఉదపాది పన్న ఉదపాది విద్య ఉదపాది ఆలోకో ఉదపాది తంకో పనిదం దుఃఖ నిరోధగామిని పటిపద అరియ సత్యం భావితంతి మే భిక్కవే పుంబే అనను సుతే సుధమ్మేసు చకుం ఉదపాది జ్ఞానం ఉదపాది పన్న ఉదపాది విద్య ఉదపాది ఆలోకో ఉదపాది యావకీవంచ మే భిక్కవే ఇమేషు చతుషు అరియ సత్యేషు పరివర్తం ద్వాదశాకారం యథాభూతం జ్ఞానజస్ నన్న సువిశుద్ధం అహోసి నేవ తావాహం దిక్కవే సదేవ కే లోకే సమారకే సబ్రహ్మ కే తమన బ్రాహ్మణి ఆపజాయ సదేవ మను సాయ అనుత్తరం సమ్మా तोचको में बिकवे इमे सुचा तुसु अरिय सत्तेसु हेवंति परिवत्तं द्वादशाकारं यताभूतं ज्ञानदर्शनं सुविशुद्धं अहोसि अतहं बिकवे चपन में दस नंगुदपादी अकुप्पा में चेतो विमुक्ति अयमंति माजाति नस्ति दानी पुनम भवोती इदम वोच भगवा अत्मन पंचवग्गिया भिक्कु भगवतो भासितं अभिनन्दुन्तिः इमस्मिं च पनवेयकरणस्मिं वन्यमाने आयस्मतो कोण्डन्यस्य विरजं वीतमलं धम्मचक्कुं उदपादि यंकिंचि समुदय धम्मं सब्बं तन्निरोध धम्मंति पवति ते चपन भगवता धम्म चक्के पुम्मा देवा सत्य मनुष्या वेसु एतं भगवता पारानस्यं इति पतने मिगदाये अनुत्तरं धम्मचक्कं पवत्तितम् अप्रतिवत्तियं समनेन वा ब्राह्मणेन वा देवेन वा मारेण ब्रह्मुना वा केन जीवा लोकमिन्ति पुमानं देवानं सन्दं सुप्त्वा चातुं हाराजिका देवा सद्मनुष्यावेषु एतं भगवता वाराणस्यं इति पतने मिगदाये अनुत्तरं धम्मचक्कं पवत्तितम् अप्रतिवत्तियं समनेन वा ब्राह्मणेन वा देवेन वा मारेन वा ब्रह्मुना वा केन जीवा लोकस्मिन्ति चातुं हाराजिकानं देवानं सन्दं सुत्त्वा तावसिं सा देवा सप्तमनुः एतं भगवता पारानस्यं इति पतने निगदाये अनुत्तरं धम्मचक्कं पवत्तितम् अप्रतिवत्तियं समनेन वा ब्राह्मणेन वा देवेन वा मारेण वा ब्रह्मुना वा Avihanam devanam sandhan sutva. Thank you.